આ કાક પછી તોડ્યા પછી અમુક રાજ મોટી કરાય પછી કરાતી જાય જો એટલે આ જીવો શું પૂછે છે એટલે આપણે આ વેજીટેબલ જે ખાઈએ છીએ એમાં પણ જીવ છે ને હા એટલે આ ઘઉં ચોખા બાજરી દરેક દાણામાં જીવ છે પણ નેચરલ લો શું છે કે એમાં એકેન્દ્રિય જીવ છે કેવા છે એકેન્દ્રિય એકેન્દ્રિય એટલે બેભાન પણ છે તમે એને કહો કે હું તને બાપા મારું છું તને ચેકવા મળું છું તો નાચી નહીં જાય નાચી જાય એટલે ક્યાં સુધી આપણને હિંસા લાગે છે કે જે જીવો આપણને આંગળી અડાડી નાચી જાય જે ભય પામે જે ત્રાસ પામે તમારાથી તેમને અડવાનું નહીં જે ત્રાસ પામતા નથી એને દળો ઘૂંટો અને જલેબી બનાવો ભજીયા બનાવો તેમને હરકત નથી ભગવાને આ શું દે ને કારણ કે એ જીવોનું નાશ તો થાય છે પણ તમે નાશ કરો છો એટલે મહાન શિલક વાળા તમે લો તમારે એ દંડ તમને પડે છે પણ એ ખાઈને તમે નફો વધારે કમાવશો તમે સો કમાવશો એમાંથી 10 નો દંડ એમને તમારે ચૂકવવો પડે શું કહ્યું એટલે 90 તમારી પાસે રહેશે અને 10 એમને મળવાથી એમની ઉર્ધ્વગતિ થાય છે એટલે આવી રીતે ગમે ગમે વધતું જગત ચાલી રહ્યું એટલે ખાજો ખાવાનું કોઈ જાતનો વાંધો નહીં પણ જે જીવને આપણા હરી અને ત્રાસ છૂટે આ બધા જીવો આપણે આ માંસ છે આ મચ્છર છે માખણ છે એ બધા હરી હતા પેલા ભાઈ ત્રાસ પામે નહીં જીવ બતાવવાની ઈચ્છા છે તો એને મારીએ તો જોખમ છે એને ના મારવા સમજે ને આ બીજું તો તમે મકાઈના દોડા બધા મકાઈ માં દોડા છે ને બધા જીવા ચેકીને ખાજો ખાજો પણ દુરુપયોગ ના કરો જેમાં જે ત્રાસે છે આપણાથી મરઘા કુકડા બકરીઓ બકરીઓ ત્રાસ પામી જાય બિચારે શું ખાય છે અને તે ખાવાની છૂટ આપી હોય કે તમે જાતે કાપી શકતા હોય તો ખાજો કે જાતે કાપી રાખવાની શક્તિ હોય અને જો બ્લડ બ્લડ દેખતા હોય તમને ગભરામણ ના થતી હોય તો ખાજો કે નકામાં તમારાથી કોક કાપે ને તમે ખાઓ એનો મિનિંગલેસ છે કે એટલે ફરી એ ચાખવાનું કે છે કે ના મને ચાખવું એ મારે ભયંકર તમે કરો છો મને વાંધો બિલકુલ નથી કહે તમારે તો મને તિરસ્કાર એ નથી કહે જો કારણ કે મારા મારા મધર ના દૂધ માં એનો હતો નહી આ સમજ ને એટલે મને છૂટ ના હોય એ બાદ તને એટલી મમ્મી મમ્મી ફાધર છે કે બીજા લોકોને હશે દરેક વ્યક્તિ જુદી જુદી છે ને એમ તને મળ્યા છે તને સંતોષ છે કે ફેરવા નથી મમ્મી ને ફેરવા નથી સંતોષ નહી બરોબર નહી આ ભાઈ આવો જ જોઈએ આવો જ જોઈએ તારે ભાઈ આ છે એવો જ જયારે ઉઠવો ત્યારે ઉઠી શકો છો ના પણ તું નક્કી કર મારે આટલા વાગે ઉઠું છે ત્યારે એ ટાઈમે ઉઠી શકું ખરી તું ઉઠી શકું ઘડિયાળ મૂકવું ના પડે પેલું ઘંટડી વાગે તું 3 વાગે 3:30 વાગે ઉઠાય એક્ઝેક્ટલી 3 વાગે નહીં પણ આગળ 3 સવા 3 એવી રીતે ઉઠી શકો. હા અને કોઈ ઘરે 5 ના વાગી જાય ઇન્સ્ટેડ ઓફ 3 ના ને દારૂ તારું ગાઈ જાય કોઈ ખરો તારે ઊંઘવું હોય નામ ગયું નથી બનતું બસ ઊંઘવાની ઈચ્છા થઈ ગયો તારે ઊંઘ આવી જાય તારે આવી જાય આવી તો ફાધર મજા કયા પ્રમાણે તમારે જવું પડે ને પતન તો ખરા ને પતન તો નહીં અમે એમનું સાંભળીએ એમ અમે એમનું સાંભળીએ માનીએ ના પણ સ્વતંત્ર તો ના કહેવાય સ્વતંત્ર ત્યારે ના કહેવાય એમ કે ડિક્ટેટર સ્વતંત્ર ત્યારે ના કહેવાય કે જયારે અમારા પર ડિક્ટેટ કરે અમને ડિક્ટેટ કરે ત્યારે અમે સ્વતંત્ર ના કહેવાઈએ ઓહો ડિક્ટેટર હોય તો હા ડિક્ટેટર નથી ત્યાં સુધી કઈ ના જેમ હિટલર ડિક્ટેટર થઈ બેઠો તો એવું હોય તો હું આ બધા કોઈ ડિક્ટેટ નહીં કરતો હું આ બધા સાથે ડિક્ટેટ નહીં કરતો હું ખબર નથી કે છે ડિક્ટેટ હોય તો પ્રેમ ડિક્ટેટ હોય તો પ્રેમ હોય કે બીજું કશું હોય નો ઇફ યુ લવ સમબડી ધેન યુ મસ્ટ ગિવ ધેમ ધ ફ્રીડમ ના કે છે જો તમે કોઈ કોઈના પર પ્રેમ કરો તો એને તમારે સ્વતંત્રતા આપવી જોઈએ કોઈના ઉપર તો તમારે પ્રેમ હોય તો તમારે એને સ્વતંત્રતા આપવી જોઈએ મને બધા ઉપર પ્રેમ આ બધા આવું 50,000 માણસ છે બધા ઉપર પ્રેમ છે અને મેં બધાને સ્વતંત્ર આપી છે એટલે હું એમના કહેવા પર હું ચાલું છું મારા કહેવા એમને છૂટ નહીં તને એમ લાગે કે આ દાદા એ છે એવું આમ દેખાય ખરું દેખાવામાં એવું દેખાય પણ આખી વાસ્તવિકમાં એવું નથી આ લોકો ને પ્રસાદ જોઈતો હોય આપડે પ્રસાદ લેવા આવે કોઈ તો હું પ્રસાદ આપું તો તમને ખબર પડે કે આ ડિક્ટેટ કરવા પડે પ્રસાદ લેવા આવે હું પ્રસાદ આપું તો તમને લાગે ને ડિક્ટેટ કરે છે પ્રસાદ એટલે પ્રસાદ એટલે ને ખબર નહીં દાદા એનો ના જો તમે આપણે પ્રસાદ લેવા જઈએ તો કે એનો અર્થ એવો કે આપણે આપણી ઈચ્છાથી જઈએ છીએ પ્રસાદ લેવા આવતા ઈચ્છાથી લેવા આવે એટલે ડિક્ટેટ ના કહેવાય ને અમારે પ્રસાદ લેવા આવનારા એ હોય છે પ્રસાદ લેવા કોઈ ને પ્રસાદ જોઈતો હોય તો આવે તો મારી પાસે આપું ખરો આ શું છે ભાઈ કેમ આવ્યો છે તારે શું જોયે છે શું જોયે છે ભાઈ ને મારી જાતને શિક્ષણ આપવા માટે એજ્યુકેટ કરવા માટે શું કરવા માટે એજ્યુકેટ કરવા એજ્યુકેશન લીધા પછી પૂરું થાય છે કર્યું એજ્યુકેશન ના તો ક્યાં નથી એને અડધે અડધે છોડી દઈશ અડધું છોડી દઈશ પૂરું કરી કેટલા વર્ષની ઉંમર સુધી પૂરું થઈ જશે એટલે જે ફોર્મલ એજ્યુકેશન છે 20 વર્ષે પૂરું થઈ જશે 20 વર્ષ તો થઈ ગયા 22 છે ને એ નાની છે દાદા એ નાની છે તું નાની ત્યાં બે માં શું બોલી શું ભણી હેતુ શું હતો મારી જાતે એજ્યુકેટ કરવા માટે છે. એજ્યુકેટ પણ શા માટે? એજ્યુકેટ કરવાની જરૂર પડી? એટલું ખાવાનું બનાવતા આવડતું હોય ચાલ. મારે કામ કરવું તું એટલા માટે, મારે પોતે કામ કરવું કરવું તું, નોકરી એ બધું કરવું હશે એટલા માટે. નોકરી કરવી એ બેઠો છે? હા, એ પોતે કરે છે અત્યારે. કોકની નોકરી? ગુલામી માં જવાનું? ગુલામી નથી સમજતી. ગુલામ ને ગુલામી કેમ ખબર પડે? જે ગુલામ પોતે હોય એને ગુલામી કેમ ખબર પડે? તું ગુલામી નથી સમજતી રહી. હું જે કામ કરું છું એના પૈસા મને મળે છે, એને ગુલામી કેવી રીતે? એટલે મહેનતાણું લેવાનું છું. કેટલા રૂપિયા મહેનતાણું છે રોજનું? ડેઈલી વેજીસ મહિને? મંથલી? ડેઈલી નહીં. હા, મંથલી. મંથલી કેટલા? 800. સાથે 27 છે ને રોજના? 27. એટલું જ ભાડું? રેન્ટલ બેસીસ આપેલી છે. એક માણસ એનું મશીન આપ્યું હતું 2000 નું, તેનું ભાડું રોજના 40 રૂપિયા રહેતા હતા. તે પાસે સરસ છું, તેલ પાણી પણ તમારું શું કે છે એમ. અને જેવું મેં ચલાવેલું આ ચાલેલું આપ્યું છે એ સિટીમાં પાછું લઈશ, ચાલેલું સિટીમાં. ને તો એ ભાડું આપેલું, એક મશીન આપે છે 40 રૂપિયા આવે છે રોજના. તો આપડે તું તો જીવતી કેવો, ખોંદાર ગણી કેવો, તારા કેટલા 28 રૂપિયા આવે છે? એટલે હું એક્સપિરિયન્સ લેવા માટે કામ કરું છું એમ. હે? અનુભવ લેવા માટે. હા, એક્સપિરિયન્સ લેવા માટે. પણ તેલ પાણી તો એ લોકો આપે છે ને? તેલ પાણી આપણું એમનું પોતાનું. એ તો આપણું કે મારું કે છે? અત્યારે તેલ પાણી પેલો ચાલી લે ને તેલ પાણી ઈસર કારણ કે તમારું પેલા એક રજની ના ભક્ત હતો બધો અમદાવાદમાં, તે આવ્યો હતો કે મારે આ બધી તમારું જ્ઞાન જાણવું છે કે મને અમને કઈ શાંતિ રહેતી બિલકુલ નથી, આ લુગડા પહેરી ફરી એટલું કે છે અને માળા પહેરી ફર્યા કરીએ એટલું. તે બધું અમારું ટોળું હોય છે ને તેમ ટોળા મજા કરીએ કે છે, પણ મારે સાચી વાત છે હું તમને કહું કે અમને આંતરિક શાંતિ નથી રહેતી કે છે. સાહેબ મેં કહ્યું તમને શું પગાર મળે છે? સાહેબ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર છું, 9-2500 અરે 2800 મળે છે કે છે મ્યુનિસિપાલિટી એન્જિનિયર છું. સાહેબ કહ્યું તો રોજનું 90 રૂપિયા ભાડું થયું. ભાડું કેમ કરી કહેવાય કે છે? તને શું કહેવાય તારે? અને મશીનના હવા 100 રૂપિયા ભાડે, મોટું મશીન આપીએ છીએ ને એર કોમ્પ્રેસર, તો 100-100 રૂપિયા ભાડો આપે છે. અને તેલ પાણી એમનું પાછું સરકારનું. તમે કહો તમારે તેલ પાણી, મારે ઘરનું. એ જે અત્યારથી બનાવતા આ ભાડું કહેવાય ને, આ તેલ પાણી આ ઘરનું ખૂબ જ મને કહે છે. આટલી જાગૃતિ રહે તો હું માણસ થઈ જાઉં, મને જાગૃતિ જ નથી આવી કે હિંમતભાઈ કહે છે. આટલી જાગૃતિ રહે તો માણસ થઈ જાઉં, આટલી જાગૃતિ આ ખ્યાલ જ નતો હું ભાડે છું. પછી અમે જ્ઞાન આપ્યું ને બહુ સુંદર હશે, બહુ સુંદર હશે. હા, તેથી લાલુ કઈ લખે બોલે છે કે કિંમત કરશે નહીં શું કે છે. બહુ વિચાર કરે એટલે હૃદય પહોંચું પડી ગયું હોય, એટલે ભય પણ બહુ લાગે. અરે વિચાર આવે જ નહીં ત્યારે પહોંચી શું? આપડે તું જાગતા જ નાખો ના બોલે અમારે. અરે પેલા ભય લાગતા હોય કે આમ થઈ જશે તો, આમ થઈ જશે તો. જય આત્મા થી ના લક્ષણ કયા કયા કહેવાય? આત્મા થી ના લક્ષણ કયા કયા કહેવાય? મન નો લક્ષણ હોય, દેહ નો લક્ષણ હોય, વાણી નો લક્ષણ હોય, અને આત્માર્થના લક્ષણ હોય, બંને લક્ષણ હોય. અને પેલામાં આત્માર્થ ના હોય, બીજું બધું હોય. જે આત્મા આત્માથી ના હોય એમાં આત્માર્થ ના હોય, બીજા બધા અર્થ હોય. મન નો લક્ષણ એ બધું, અને સેમ દેહ નું હરકું લગભગ નહીં હલ્યું, પેલું ફક્ત આત્માર્થ વધારે હોય. બાકી બધો મન નો વ્યવહાર બધો બધો એના જેવો દેખાય, પણ એમાં મારા પણ ના હોય. અને આ અને મારા પણ દેહાધ્યાસ હોય, ત્યાં દેહાધ્યાસ ના હોય. શું કહ્યું? આત્માથી લક્ષણ દેહાધ્યાસ રહીત થયા હોય તો આત્માથી લક્ષણ, નહીં તો દેહાધ્યાસ હોય તો આત્માથી કોઈ લક્ષણ નથી. આત્મા બોલ્યા કરે એટલું નકામું છે, એને અધ્યાત્મ જ ના કહેવાય. અધ્યાત્મ તો આત્માનો સન્મુખ થયો હોય તેને અધ્યાત્મ કહેવાય. બાકી બીજું બધું આતો દેહાધ્યાસ ને અધ્યાત્મ કહે છે. હિન્દુસ્તાન ના લોકો ભાષા ફેર થઈ ગઈ. ભાગ્ય કોઈ એવું હશે પુસ્તક કે જેને અધ્યાત્મ કહેવાય, બીજી બધી વાતો અધ્યાત્મ ના નામ પર કેબો ફ્લેક છે. શું છે? દેહાધ્યાસ ના હોય તારે જાણું કે આત્મા છે. અગર દેહાધ્યાસ ઘટેલો હોય તો કેવાય, કઈક ઘટેલો હોય દેહાધ્યાસ. આપણે અપમાન કરીએ તો મનમાં આક્રમણ થાય, પણ આક્રમણ આપણી પર કાઢે નહીં તો આપણે જાણે કે દેહાધ્યાસ કઈક ઘટ્યો છે. અને આપણે અપમાન કરીએ તેની સાથે આક્રમણ કાઢે તો કશું છે જ નહીં. કેમ કહો? કેમ લાગે તમને? એ આક્રમણ પોતાને કંટ્રોલેબલ હોય તો એને કઈક આપણે આત્માત્માં કઈક પ્રગતિ મારી છે એમ કહેવાય. પણ કંટ્રોલ લેવલ હોય તો પછી ડી કંટ્રોલ છે તો આત્મા જેવી વસ્તુ જ નથી ને. તે થતો નથી, તે તો ખરો જ આત્મા, પણ એની એની બિલીફ રોંગ છે. આત્માથી ને દેહાધ્યાસમાં બિલીફનો રોંગ નો ફેરફાર છે, બીજું કોઈ ફેરફાર નથી. પોતે કઈ પણ કરતો નથી, પાછો કહે છે હું આ કરું છું એટલું. અને આત્માથી કોઈ પણ ચીજ નો હું કરતા કેવું કે નહીં. ડ્રામેટિક બોલે થયા મેં આ કર્યું, પણ ડ્રામેટિક વ્યવહારમાં વ્યવહારમાં બોલવા પૂરતું છે. એનો આગ્રહ ના હોય કે મેં કર્યું. અને પેલો કમાય તો હજી હું કમાયો હું કમાયો હું કમાયો કરે કોઈ જાય તારે આગ્રહ કોઈ ભગવાન કર્યું કે સસ્તામાં સસ્તા ભગવાન એને માથે બધો ઉકેડ્યો નાખ ને કરે લોકો સસ્તા સસ્તા ભગવાન ઇન્ડિયામાં ક્યાં જ ઉકેડ્યો નાખે પોતાના દોષ. આવું હોય તો ભગવાન પર, આવું હોય તો પોતાનું. કમે હું કમે ખોટ ગયે તો ભગવાન ગાલી નહીં. માય સાર સાર નોટ ફેવરેબલ બોલે લે. કમે તાર સાર ફેવરેબલ નતા એટલા તો એમ કહેતો માર સાર ફેવરેબલ છે હું કમાવું છું એમ બોલતો હોય તો એને માય સાર સાર નોટ ફેવરેબલ બોલવાને અધિકાર છે. પણ હિંમત એવું દેખાતું નથી. નહી હું ગમે હું ગમે હેડ ફેડ હેડ ફેડ હા રાતે હોબળા ના ઉપર ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. ભગવાન ક્રિએટર છે એ ખોટું નથી. બાળક ભાષામાં ક્રિએટર છે બાળકોની ભાષામાં. એટલે આ સાથે બાળ મંદિરો હોય છે ને બાળ મંદિર, તે બાળ મંદિર ની ભાષામાં ભગવાન ક્રિએટર છે. અને જ્ઞાન મંદિર ની ભાષામાં ભગવાન કિંચિત માત્ર ક્રિએટર નથી, કુંભાર નથી કે એવું આ બધું બધું મનાવે. તો એટલા બધાની ભાષા જુદી છે. બાળ મંદિર ની ભાષા જુદી છે, જ્ઞાન મંદિર ની ભાષા જુદી છે. તમને કઈ ભાષા પસંદ પડે? બાળ મંદિર ની નહીં ગપ્પુ નથી મારતો. તદ્દન ફેક્ટ વાક્ય છે. બાય ફેક્ટ ગોડ ઇઝ એન્ડ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. પઝલ થયેલી શું કરું? નિરંતર પઝલ ઉભો થાય. એડિટર હોય તો પઝલ, એડિટર પઝલ તો ઉભું થાય ને. થાય ના થાય? બધાને પધલ બધા પોતે વધે વલ્લે પધલ છે. પછી એમાં પધલ ઉભો ન થાય તો શું થાય? પધલ બંધ થઈ જાય ત્યારે જાણવું કે આ આત્માર્થી થઈ ગયો. દેહા દેહા જાય ત્યારે પધલ બંધ થઈ જાય. પધલ બંધ થઈ ગયેલા કોઈ માણસ હોય ખરા? જેને ચિંતા ના થાય એવા કોઈ માણસ હોય ખરા? હરી તો શું કે છે? એવું માનવામાં આવે? માનવામાં પણ ના આવે. સાધુ સંતો બધાને ચિંતા કઈ ની કઈ જાતની ચિંતા હોય? તમને કેમ લાગે? હે? પણ ચિંતા જાય એ તો મોટું આશ્ચર્ય કહેવાય ને? ના કહેવાય? માણસ ની ચિંતા જઈ એ મોટું આશ્ચર્ય ના કહેવાય? તમને હેડી સર્જરી કરી તમે શું કહો છો? અહીં ચિંતા કોઈ ની ગઈ છે? ગયું હતો આગળ હાથ ઊંચા કરો છે પાછું મોટું એ છે. આ આશ્ચર્ય છે આ કાળ નું. કોઈ કાળમાં ચિંતા ના જાય માણસ. આ કાળમાં 20,000 માણસો છે જરા ચિંતા નથી. એક માણસ ચિંતા કરો હોય નહિ. તમે કહ્યું તદ્દન હોટેલ સાચી વાત. સાથે એક આશ્ચર્ય ઉભું થયું છે કે બન્યું છે આ પોસિબલ થયું છે. સંસારમાં રહેવા છતાં ચિંતા નહીં, ઉપાધિ નહીં, આધિ વ્યાધિ ની ઉપાધિ ની મહી સમાધિ રહે. આધિ વ્યાધિ ઉપાધિ હોય છતાં સમાધિ રહે. કોઈ વાત ગમી અમારી પસંદ પડી હોય નવી આગળ વાત ચાલુ કરીએ, નહીં તો પછી બંધ કરી દઈએ. આ રેડિયો નથી, રેડિયો હોય તો બોલ બોલ્યા જ કર્યા વાત. આ છે રેડિયો નથી પણ આ બીજી વસ્તુ છે. શું છે કહું? આ ઓરિજિનલ છે, આપણે આગળ બોલી રહી છે. એ વક્તા એ છે, તમે શ્રોતા છો, હું જ્ઞાતા દ્રષ્ટા છું, આવો વ્યવહાર છે. ઓરિજિનલ છે આપણે આગળ, પણ કેવી સ્વયં સંચાલિત એટલે આપણે જયારે એને મેરે ઓટોમેટિક બંધ થઈ જાય. તમને ના પસંદ પડે એટલે બંધ થઈ જાય મેરે. અને આપણા લોકો બંધ ના થાય. આપણે કઈ બહુ થયું કાકા, રાત બહુ થઈ ગઈ તો આપણે હાથ ચાલે ઉપર પૂરી બાબત જ. તમારે કદાચ રેડિયો સારો નહી જીત દબાય એકદમ. તમે એ વાત જોઈ લે કે મારી વાત અમરતા જવા હાથ ચાલે એવા નહીં જોઈ લે? અમર બહુ જોઈ લે. તમને કોઈ મોટા માં એટલે કોણ ચાલે તમારો હાથ? કોઈ જાણે જ નહીં. દાદા ભગવાન કોણ એ જરા આપ ખુલાસો આપજો ને. દાદા ભગવાન કોણ એ જરા આ લોકો ને ખ્યાલ આપો. દાદા ભગવાન દેખાય છે? દાદા ભગવાન ગયરા ના થાય. શું થયું? ગયરા થયેલા દેખાય? નહીં દેખાતા ગયરા થયેલા? ભગવાન ગયરા ના થાય. તેમ જવાને હોય નહીં, તેમ બાળપણ એ ના હોય. કોઈ અવસ્થા થી પર હોય સમજ્યું ને? કોઈ પણ જાતની અવસ્થા જાણ નથી, નિરંતર એક જ જાતની અવસ્થા અવસ્થા છે. બદલે તમે ગઢપણ દેખાય છે ને? અને લોકો કહેતા ભાઈ દાદા ભગવાન, ભાઈ દાદા ભગવાન ન હોય, ગઢપણ જેવું દેખાય. દાદા ભગવાન કેમ હોય છે? દાદા ભગવાન તો અહીં છે, પ્રગટ થઈ ગયા છે, તે ભગવાન છે. એ હું દર્શન કરું છું આમ કરીને. તમારે આમ કરી કરવું પડે, મારે આમ કરી કરવું પડે, આમ કરીને શું કરવું પડે? ના કરવું પડે. અને તે 100% ભગવાન છે. 14 લોકો નાથ છે, જે તમે માગો એ મળે એવું છે. માગતો તમને આવડવું જોઈએ. હું તો રજૂઆત કરું તમે માગો તેની. જો મારે ઓળખાણ હોય તારી રજૂઆત સારું કરું, અને ઓળખાણ ઓછું હોય તો ઓછી રજૂઆત કરું. પણ રજૂઆત તો હું કરી આપું. આપને સમજાય? રજૂઆત તો મારે જ કરવાની નહીં. તમને વાત ગમી આમાંથી કઈ? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ. 100% તો વાત કરું છું. ઇઝ સેલ્ફ પઝલ થયેલું છે. God has not puzzled this world at all. Only scientific circumstantial evidence. તે પૂછો પૂછવા જેવું છે. પુનર્જન્મ જેવું કઈ છે? પુનર્જન્મ જેવું કઈ છે? 100% સાચી વાત છે. જેને નથી સમજતું કે ફળ ના જુદા જુદા છે. અહીં માન્યામાં તો બધા હોય કે ભાઈ હા શું કે મારા બધા જોડે ઋણાનબંધ સારું નથી એમ કે. તો આથી આપણે જઈએ ને કે ઋણાનબંધ એટલે પુનર્જન્મ સૂત્રે છે ને? ગયા કણ વ્યાર છે એમ નહીં કહેતી ઘણી બહેનો. મારા અંતરે ગયા કણ વ્યાર છે એમ નામ જ પુનર્જન્મ શું છે? એટલે આપડા હિન્દુસ્તાન માં પુનર્જન્મ ને અત્યાર બધા કરે છે. જયારે ફોરેન વાળા પુનર્જન્મ આપડે કહીએ તો સામા થવા થાય. મેં તો એકજને વાત કરવા પડી સાધારણ, મને કહે છે તમે અમને મને પુનર્જન્મ સધાવવા પડે છે. ના ભાઈ જવું પડે, એને એમ લાગ્યું કે પુનર્જન્મ એમનો એમની જે વાત છે સધાવી દેવા પડે, આપણે જ સધાવી દઈએ. પણ એને ભડક લાગી ગઈ. એ લોકો ત્યાં આગળ શું કે છે કે આ પૂર્વ દેશ ના લોકો ની જોડે બહુ એ ના રાખ્યું તો કઈ નું કઈ સસાઈ દેશે કે છે. પૂર્વ ના ભાવ યોગ્ય બહુ જુદી જાત ના છે. થયું તો આદો દેખાય છે કે શું કે છે. હા આપડા લોકો કયા કયા આવે જાદુ બધું આવડે આપડા લોકો. એ લોકો સીધા બિચારા, પણ એમના એનો જે પેલો તમને કેવું લાગે તો તેને સંદાસ જવાની કોઈ બની. આ ચમત્કાર એટલો મૂર્ખ મને સમજાવવાની બાદી છે. આ વિજ્ઞાન એટલું બધું ઊંચું હાઈ લેવલ હોય છે કે જે વિજ્ઞાન તમે જાણતા ના હોય અને હું જાણી ના આવ્યો હોય તો તમને કહું આ કરી આવ્યું તમે ચમત્કાર કર્યો. દાદા મને મૂર્તિ કાઢીને આપી હતી, મૂર્તિ અમને આ પેન્ટ હાઉસ માં ગોયકાજી ના ઘરે મૂર્તિ કાઢીને આપી હતી. સત્ય સાંઈ બાબા, સત્ય સાંઈ બાબા એ એમના હાથમાં મૂર્તિ કાઢીને આપી હતી. હા ત્યાંની મૂર્તિ હતી એ રૂપાની હતી. રૂપાની રૂપાની ચાંદી ની મૂર્તિ, ચાંદી ની. હા લોખંડ ની કાઢી હાલ કઈ બને મૂર્ત બનાવવાનું. એક આપડો ફોલોઅર છે ને તે બધા એને આવું આવડે બધું ચમત્કાર કરવાનું. તે મને કહે છે બીજા એક માણસ ને આ જ્ઞાન લેવું હતું અને પછી શું કહે છે કે મોટા એ ચમત્કાર કરેલા કે નહીં તો તમે કોઈ ચમત્કાર કોઈના હાથમાં સત્તાની વાત નથી. શું કહ્યું કારણ કે મોટા એ કરેલા એને હું ગેરંટી આપું છું. એટલે પછી તમે જો ના કેતા મોટા નથી કર્યા તો મારે જ્ઞાન નથી લેવું. તમે તમારી મરજી ની વાત, અમારે ક્યાં સોદાબાજી છે. મારે કઈ ઓછો વેપાર કરવા આવ્યો છું 500 રૂપિયા લેવાના સાહેબ. એટલે પણ એક માણસ ને ખાટી ગઈ છે એક ફોલોઅર્સ ને જે ચમત્કાર જાણતો હતો દાદી આવી કરાવ જાણતો હતો. એટલે પછી એને શું કર્યું એક બે ચમત્કાર એને દેખાડ્યા એટલે બુધાઈ ગયો પેલો તો. પછી એક ચમત્કાર એવો કર્યો બોલો તમે અહીંથી અહીંથી 10 દિવસ સુધી ઉઠાવી દેવું કરી દાદા પાસે કહી જાઓ જ્ઞાન લઈ લો એ જ્ઞાન જોઈ રહ્યો. પછી મેં એને કહ્યું શું કર્યું ત્યાં કે ધમક આપી રહ્યા આવા લોકો ખોટી રીતે ઊંધા તમે મને દેખાય પણ શું ચમત્કાર શું છે હું તો માનું એવો નથી પણ શું એની પાછળ છે એ તું મને બતાવી. એટલે પછી એને એક સિક્કો હતો તે આપડે ભરત ના હાથમાં આપ્યો માયા મારી રૂબરૂમાં અને ભરત ને કદાચ હાથમાં પકડી રાખો એને આમાં હાથમાં પકડી રાખ્યો અને પેલા ભાઈએ શું કર્યું દિવાસી હરગાઈ અને આમાં મંત્ર બાજ નો ભય આમ કરવા માંડ્યો સમજો ને એવું 2 વખત ધરી અને મારી સિક્કો ગરમ થવા માંડ્યો એની મેરેજ અને પછી ખૂબ દજાયો થઈ ગયો એટલે ભરત છોડી દીધો. મારી ખોલો ઉઠે એવું થયું એટલે ભરત છોડી દો. એટલે પછી મેં ભરત ને કહ્યું શું કેમ છોડી દીધો ગભરાયો કેમ લગાય જ નહીં. મેં તો એની પાસે રહેલ છે તું કે સિક્કો ઠંડો હતો આ શું થયું બધું ત્યાં શું કર્યું દિવાળી કઈ આવું બને નહીં આ મુરત બનાવવાની વાત નહીં તું મને એક્ઝેટ કહી દે ત્યારે મેં દવા ચોપડી ને મૂક્યો હતો કે વૈજ્ઞાનિક દવા ચોપડી અને મૂક્યો હતો ભાઈ તે પેલી જેમ ટાઈમ થાય દવા એને લીધે ગરમ થતો જાય બોલો વિચારશીલ છો ત્યારે વિચારશીલ હોય ના હજે એક કાગળ છે આપડે કાગળ વિચારજો બરોબર એ કાગળ ની આમ આમ વાળીને કઢાઈ બનાવીએ કઢાઈ અને એની તેલ રેડીએ અને હવે સૌ પર મૂકીએ શું થાય? તમને શું લાગે છે? તમને શું લાગે? અરે હું તમને અહી મૂકી આલું તમારી ઉપર અમે ભજીયા કાઢી આલું તો તેલ ઉકળતું દેખાય, મેં ભજીયું નીકળતું થાય, ભજીયું પાખા કે ખવાય એવું થાય. તમે જે આ કાગળ આપો તેનું બનાવું, મારે ઘર નો ફાયર પ્રૂફ આપતો તમારા ઘર ના કાગળ માં બને, તમારા ઘર નું તવે તમારા ઘર નો ચમત્કાર કહેવાય. ના ચમત્કાર નહીં, વિજ્ઞાન નો નિયમ એવો છે કે પેલી બાજુ તમે તે રડવા ના દે, બીજી બાજુ અને બીજી બાજુ કોરી હોય પછી ઉપર ના તેલ થી ચીકણો થાય, તેલ અડેલું ના હોય તો એને અગ્નિ પકડી શકે નહી. આ વિજ્ઞાન ના નિયમો તમે હોય ને, એટલે આવા કેટલાય વિજ્ઞાન ના નિયમો છે કે જે લોકો માણસ જાણતા નથી. જો એટલે મને લોકો શું કે છે, હજારો માણસ એમ કે છે કે તમે દાદા ચમત્કાર કરો. મને ચમત્કાર અમારો હોય નઈ, મને જાદુગર નથી કે અમે ચમત્કાર કરીએ. ચમત્કાર નો મનમાંથી રહેમત કરી નાખો. કોઈ માણસ ચમત્કાર કરી છે કે નહીં, સંદાસ દેવામાં જયારે શક્તિ નથી પોતાને, એવો કોઈ માણસ ચમત્કાર કેમ કરી કરી શકે? તમે વિચારમાં આવે છે એને સંદાસ શક્તિ છે ને, એ પહેલી શક્તિ એ લાય ને, ચમત્કાર થાય છે. શું છે મને અમારે ત્યાં બધા બઉ ચમત્કાર થાય, જબરદસ્ત જબરદસ્ત માન્યા મને આવે, કલ્પના મને આવે, એવા ચમત્કાર થાય છે. આઠ ના ડબલ વાળા બબે અટેકા વાળા મટી જાય છે, અને ગમે ત્યાં રોગ હોય મટી જાય છે અહીંયા આગળ. માટે હું કઈ ચમત્કાર કરતો નથી. હા કરે નઈ, તે જસ છે મને. શું છે? યસ નામ કર્મ, એટલે તમે કામ કરો તોય તમને જસ ના મળે, અને હું કામ ના કરું તો જસ મળે. તમે સમજાઈ પડી આમાં? એટલે કેટલાક લોકો ચમત્કાર છે એને જસ નામ કરશે શું, પણ એને પેલો અહંકાર હોય છે ને, જો મેં કર્યું પેલા બીવડાવે છે નામથી. શું કહ્યું? અને આપણા લોકો તો બિચારા લાલ શું છે, જેમ દફડાવે એમ તૈયાર થાય. બા બાપજી તમે મારું કરી આલ્યું કે છે, પણ બાપજી એ ફસાય છે એમાં. બાપજી જાણતા નહીં કે આ કોઈ મારી પાછળ ન્યાય ઉભો રહ્યો છે. ના ઉભો રહે છે નહીં ઉભો રહે, ના ચાલે પોલું, સમજ ને. અને આપણા બધા સંતો શું કે છે, રોગ તો આપડે કે સાહેબ સંત છો ને તમને આવો કેમ રોગ થઈ ગયો? કારણ કે આ તો મેં બીજા ના લીધેલા છે. શું કે લે બીજા ના લે એવા સંતો પાક્યા અહીંયા આગળ હિન્દુસ્તાન માં, આવું બોલતા શરમ નહીં આવતી સંતો. મને આ પગે ફ્રેક્ચર થયું હતું ને, તે અમદાવાદના ડીએસપી આશીષ ને ડીએસપી સાહેબ આવ્યા. દાદાજી તમે કોનું લાવ્યા કે ત્યાં? ના તમારા ત્યાં ભણેલા માણસ પણ આવું બોલે તો અભણની તો નથી બેસાર વિચાર નહીં, કારણ ભણેલા ને વિચાર આવતો નથી. કોઈનું લાવતો હોય આ તો મારા પોતાનો ભોગવી રહ્યું છું, પોતપોતાનો કર્મ ભોગવવાનો છે ને. કોઈ કોઈનું લઈ શકે નહીં, કોઈ કોઈ ના હાલી શકે નહીં, સમજ ને. હા એના નિમિત્ત થી મટી જાય કરું, એના એના આશીર્વાદ થી કે એના નિમિત્ત થી એને ઘટનામ કરવું હોય મટી જાય કરું, પણ લઈ શકે નહીં. તે મટી જાય ક્યારે? શુદ્ધ હૃદય નો હોય તો, હૃદય શુદ્ધિ થયેલી હોય. જય સત્યાન. બહુ સારું થયું, મને આનંદ થયો. હું ત્યાં જઈ આવ્યો. ચમત્કાર ની આપની વાત હતી ને, ચમત્કાર કોક નું દુઃખ લઈ આપને કહ્યું કે તમે કોક નું દુઃખ લઈ આયા, આપે કહ્યું કે ના. હા એટલે પોતાના કર્મ લો, કર્મ પોતાના જ ભોગવવાના છે. જો ચમત્કાર થઈ શકતા હોય તો તમે કૃષ્ણ ભગવાન ની વાત જાણો છો કે પોતે આમ કરીને સુઈ ગયા હતા અને ધીર વાગ્યું ખલાસ થઈ ગયા, જાણો છો? તો ચમત્કાર તો આગળ તરત શું કહ્યું? મહાવીર થી નહી કૃષ્ણ આમ તો ચિંપાતી શું કરવા ખબર નઈ. આ તો અહંકાર કરે, ઇગોઇઝમ કરે છે. એટલે મને શું કહે છે લોકો કે દાદા ભગવાન તમે ઘણા ચમત્કાર કરો છો. મેં ભાઈ એકુ ચમત્કાર હું કરતો નથી, મને ચમત્કાર આવડતો નથી. ખબર નઈ દાદા આ શું છે એની પાસે, તમારો કામ તો થાય છે. મને જસનામ કર્મ છે એટલે મને જસ મળે છે ભક્ત. અને અભ્યસ નામ વાળા પોતે કામ કરે તો અભ્યસ મળે. આપણી સમજમાં આવ્યું હું શું કઉ છું. એક નામનું એવું કર્મ છે એવું કે યશનામ કર્મ વધેલું હોય તો યશ જ મળે. જો હાથ ગાળે તો એનું કામ ફરતી થઈ જાય. જો એટલે એ મને છે, બાકી હું ચમત્કાર કરતો નથી. ચમત્કાર જાદુગર કરે. અને જેને સંડાસવાની શક્તિ નથી એ માણસ ચમત્કાર શું કરી છે. કે આ વર્લ્ડમાં કોઈ માણસ એવો છે જેને સંડાસવાની શક્તિ હશે. એટલે ફોરેનના ડોક્ટર મને બેહાડીને પૂછ્યું ઊંચા ઊંચા થવા મળે. મેં કહ્યું જયારે અટક છે ત્યારે ખબર પડશે કે આ શક્તિ તમારી નહોતી. કેમ સાહેબ લાગે છે? હે, આપની તબિયત સારી રહે છે? મને બહુ ગમ્યો આજ, આનંદ થયો. એટલા એટલા મોટા પ્રશ્ન પૂછતા નિશ્ચિત જ્ઞાન નથી લીધું, પણ એમને જયારે ઊંઘ ના આવે ત્યારે આપનું ધ્યાન કરે છે, ઊંઘ આવી જાય છે. બહુ દાદા નું ધ્યાન કરે બધું ઊંઘ આવી જાય. એમ જ્ઞાન ના લીધું હોય તો એ કે છે મને ઊંઘ આવી જાય. અને જો જ્ઞાન જોઈએ અમને. તમને નવા લક્ષ્મી તમે ટેલિફોન કર્યો ને તે રીતે. મુક્તિ એટલે શું? કર્મ મુક્તિ એટલે શું? પ્રશ્ન પૂછે. હા, કર્મ મુક્તિ પૂછે. કર્મ કર્મ ની મુક્તિ. કર્મ નિર્જરા નિર્જરા એટલે આપડા મકાન હોય ને તે નવું બાંધેલું હોય પછી જર્જરિત થઈ જાય. ના થઈ જાય આ કપડું નવું પહેરેલું હોય જર્જરિત થઈ જાય. જયારે કર્મ ને છે તે જૂનું થાય ને કરાઈ જાય ત્યારે નિર્જરિત. એટલે નિર્જરા થાય તો નિર્જરા દરેક કર્મ દરેક જીવ માત્ર નિર્જરા થયા જ કરે છે. ગાયો ને ભેંસો ને ઝાડ ને પાન ને નિરંતર નિર્જરા થયા જ કરે છે. બંધ બંધ ફળ આપી અને નિર્જરા થાય. ફળ આપી ને કડવું તો મીઠું ફળ આપે અને પછી નિર્જરા થયા કરે. પણ જે નિર્જરા બંધ ફરી બંધ આપીને જાય તેને સાચી નિર્જરા કહેવાય નહીં. ફરી બંધ ના આપે અને નિર્જરા થાય તો સાચી નિર્જરા. આ તો બંધ આપીને નિર્જરા થાય. જગત ને બંધ આપે પછી પોતે નિર્જરે. આપ સમજમાં આવે એ વાત? એટલે અત્યાર સુધી તમે જે કરો છો એ તમને બંધ પડ્યા ત્યાર પછી પેલી નિર્જરા થાય. અને બંધ ના પડે નિર્જરા થાય તો પોતે મુક્ત જ છે. બંધ ન પડે ને નિર્જરા થાય એ ક્યારે થાય? કે આ જગત માં કોઈ માણસ કઈ પણ કરી શકે એમ છે જ નહીં. અને જે કરે છે એમ કહેશે ઇગોઇઝમ છે ખાલી. બાકી આ એમને પ્રકૃતિ એમને તાકાત ભાવે સ્વભાવથી કરી રહી છે. તેને પોતે એમ કહે છે હું કરું છું એમ. ઇટ હેપન્સ. આ બધું ઇટ હેપન્સ. એને તે પોતે એમ કહે છે હું કરું છું. આરોપ કરે છે. હમ કરોમી વથાભિમાન. શું કહે છે? હમ કરોમી વથાભિમાન. હું કરું છું એમ એ મિથ્યા અભિમાન છે. મિથ્યા છે. અધ્યાત્મ રામાયણ માં કીધું છે અહમ કરોમી સુખ સુખ દુઃખ નો કોઈ કરતો છે નહીં. એટલે અધ્યાત્મ રામાયણ માં એવું કહ્યું છે કે સુખ દુઃખ કોઈ કરતો નથી. કોઈ તમને આપતો નથી. કોઈ આપતો નથી. કોઈ કરતો નથી. અરુ અસર શું હતું? ધી વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટસેલ્ફ. એટલે ડ્રામા માં હું કરું છું એમ બોલવાનું, પણ હું કરું છું અહંકાર ના હોય ડ્રામા માં. શું કરું? એટલે આ અહીંયા હું કરું છું એ બોલું વ્યવહાર છે ને. કોણ કરે છે? કોઈ કે છે તમે નહીં કરતા બીજું કોને કર્યું? ભાઈ આ મેં કર્યું છે. શું કર્યું? ખરેખર કરતા આપણે નથી. ઇટ હેપન. બધું થઈ રહ્યું છે. શું થયું છે? ઇટ હેપન. મારા જીવનમાં અમુક બને તો શું એટલે કે મારા જીવનમાં અમુક પ્રસંગ બને એ કર્મ ને આધારે થાય ને. બીજું કર્મ આ કર્મ જ માણસો ને નચાયા કરે છે. જીવ માત્ર ને ભમાયા કરે છે. એટલે મેં શું લખ્યું પુસ્તકમાં કે મનુષ્યો બધા જ્યાં સુધી પોતે પુરુષ થયો નથી ત્યાં સુધી ટીઓપીએસ સ્વાપ છે. ન લખવું જોઈએ છતાં મેં લખ્યું, કારણ કે અવિનય કરીને મેં લખ્યું છે જાગ્રત કરવા માટે લોકોને કે ખોટો અહંકાર કરશો નહીં. આપ સમજો ને? હું જાણું છું કે આ ખોટું કહેવાય, ન લખાય, પણ છતાં એમના મનમાં જે અહંકાર ઉતારવા માટે કહ્યું છે કે ખાલી શ્વાસ છો ભમેડો ફરે રે કે હું ભર્યો એવું ના બોલાય. શું કહ્યું? અહંકાર ના કરે. સામેથી બોલવા માં અધિકાર નથી. નિમિત્ત માત્ર ભાવ સર્વે સાચી. શું કહે સાહેબ? લોકો કે છે હું ઊંઘી ગયો, હું ઉઠ્યો. આપડે કઈ ઊંઘી ગયા તો કોઈ ઊંઘ નથી આવતી એવું નથી બનતું. આઈ બને છે ક્યાં ઊંઘી નહી જતા? ઊંઘ ની સત્તા જ નહી તમારા હાથમાં. આ તો કુદરત ની સત્તા છે. કુદરત મજૂરી એના સાયન્ટિફિક સર્કલ આવીને જગા થાય તો ઊંઘ આવે ને તો ના આવે. સાયન્ટિફિક સર્કલ આવીને જગા થવાથી નહી તો આવા ઉઠવું હોય તો તમારે ઉઠવાનો અધિકાર નથી. તમે ઘડિયાળ મૂકો ને તો ઘડિયાળ ને દેવ ઉઠો, એ ઘડિયાળ ઉઠાય. તમને ઘડિયાળ ને સત્તા છે, તમને સત્તા નથી. કારણ કે આ બધી મિકેનિકલ વસ્તુઓ નિયમ ના આધીન છે. શું છે? અને અહંકાર એટલો જ નિયમ ના આધીન નથી. જો અહંકાર ગયા બધું આ નિયમ ના આધીન છે. સહજ છે બધી. અહંકાર નું જ ગાંઠ પણ છે. આ ઇગોઇઝમ અંતે પાસે કેવો છે? ઇગોઇઝમ કેટલી વાંચો આવ્યો છે? બિલકુલ વાંધો ધૃતરાજ. કારણ કે કોના કોની વાંખે ચાલે? બુદ્ધિ ની વાંખે હતી. બુદ્ધિ બુદ્ધિ સલાહ આપે છે એમ ચાલે છે. એટલે મારા બુદ્ધિ બિલકુલ નથી એ તો હું કહી શકું. આ મારા એક ફેન્ટ પણ બુદ્ધિ ના હોય. આ કોણ તમારી જોડે વાતો કરે છે? કોણ વાત કરે? કોણ? દાદા ભગવાન. હા દાદા ભગવાન વાત કરે છે એવું તમને લાગે છે? પણ હું અહીંથી ઉઠી તો આ એવું જ બોલશે. મારા જેવું જેવું બોલતો હતો ને તે જ એના જેવું નકલે નકલ કરશે. આ તો પછી આ 2000 નું આ ને દાદા ભગવાન 2000 ની કિંમત થઈ ગઈ ને. એ હું નથી બોલતો. સમજ પડે ને? આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે. પછી આ ઓરિજિનલ પછી આ ટેપ રેકોર્ડ ઉતરે અને એના પછી બીજી ઉતરે ત્રીજી ઉતરે. પણ પહેલી ઓરિજિનલ હોવી જોઈએ. ત્યાં ઓરિજિનલ ત્યાં પ્રકારે વધતા છે. તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દ્રષ્ટા છું. આપણો આવો સંબંધ છે. કેવો સંબંધ છે સાહેબ? હું જ્ઞાતા દ્રષ્ટા છું. શું બોલે છે ત્યાં તેને હું જાણ્યા કરું છું. નિરંતર ભૂલચું કહે તો મારી પાસે નોંધ રહેશે. અને આ ટેપ એ બોલ્યા કરશે. એ જે ટેપ બોલે છે એ માલકી વગરની વાણી છે. અને માલકી વગરની વાણી પોઈઝન સિવાય ની હોય. કેવી હોય? અને હું બોલ્યો એ બોલ્યો પોઈઝન પડ્યું. કેમ લાગે છે આપને? નિર્વિષ છે. નિર્વિષ શું છે? નિર્વિષ છે. હા નિર્વિષ. એટલે માલકી વગરની વાણી. ને સાયન્ટિસ્ટ ને કહ્યું કે અમે માનવા તૈયાર નથી. તમે કેમ કરી માની શકશો? હજુ તો તમને આ મગજમાં ઉતરતો ઘણો ટાઈમ લાગશે હું જે કઉ છું. કારણ તમે નિરાંકાર થયા છીએ. તમને આ કેવી ઉતરે? અમારા ગુજરાત અમારા હિન્દુસ્તાન ના લોકો પણ સમજી શકે. આ તમને ના સમજાય. કારણ કે આંતરિક વિજ્ઞાન છે. આ બાહ્ય વિજ્ઞાન તમે સમજી જાઓ. આ આંતરિક વિજ્ઞાન છે. બાહ્ય વિજ્ઞાન માં તો તમારી બુદ્ધિ બહુ ઝડપી હોય. ભૌતિક વિજ્ઞાન માં બહુ જબરદસ્ત છે. અધ્યાત્મ માં પાછા પડી જાય. એટલે મને કહે છે કે અમે માનતા નથી. તમે ટેપ રેકોર્ડ કહો છો પણ હું માનતા નથી. તમે મારે એમ નહીં આવે. કારણ કે મને તો આ જગતમાં આ સંસારમાં કોઈ પણ માણસ એવો નથી, કોઈ પણ જીવો નથી જે મને દોષિત દેખાતો હોય. એટલે તમને કઈ એવું દેખાય છે? નહીં દેખાય. મારી દ્રષ્ટિ જુદી છે, તમારી દ્રષ્ટિ જુદી છે. મને દોષિત કોઈ દેખાતો નથી. દોષિત હશે ખરાક નહીં લોકોમાં જો આ પડે છે ને? ખરેખર દોષિત કોઈ નથી. અને દોષિત દેખાય છે એ તમારી ભ્રાંતિ. કોઈ પણ દોષિત છે નહીં. અને તમારી એ દ્રષ્ટિ છીલે નહીં ત્યાં સુધી તમારે અહીં ભટકવાનું. શું કહ્યું? છેલ્લી દ્રષ્ટિ આ છે એ કોઈ દોષિત છે જ નહીં જગતમાં. એ જયારે દેખાતું થશે ત્યારે તમારો થઈ ગયેલો છુટકારો થયેલો હશે. અને તે હું એ જ શીખવાડવા માંગુ છું. હું એ જ શીખવાડવા માંગુ છું. કોઈ દોષિત છે નહીં. છુટકારો એટલે મોક્ષ ના અર્થમાં કહો છો? છુટકારો એટલે મોક્ષ? મોક્ષ એટલે સ્વતંત્ર, બે ભણ હોય સ્વતંત્ર. મારો ઉપરી કોઈ નથી બોલી શકે. હા, તમારું ઉપરી તો ભગવાન છે. ભગવાન તો તમારું સ્વરૂપ છે, નહીં કે બીજી વસ્તુ છે. ભગવાન તો તમારું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ. અને પોતાનું સ્વરૂપ થયા હું રિયલાઈઝ કરી દઉં એટલે ભગવાન તમારી પાસે આવી ગયો. ભાઈ ગમે છે કોઈ વાત આમાંથી પસંદ હોય તો આગળ કરજો બીજી વાત. શું સાહેબ કે સચ્ચિદાનંદ સ્વરૂપ શિવોહમ શિવોહમ શંકરાચાર્ય પણ કહી ગયા. શંકરાચાર્ય પણ કહી ગયા છે સચ્ચિદાન.